પુરાણ અધ્યાય 95 ભગવાન વાસુદેવનું મહાત્મય વ્યાસજી કહે છે, જગન્માતા પાર્વતી પોતાના સ્વામી દ્વારા કહેલી બધી વાતો સાંભળીને બહુ પ્રસન્ન થયા. દરમિયાન ત્યાં તીર્થયાત્રા નિમિત્તે જે મુનિઓએ પર્વત પર ગયા હતા એમણે પણ શૂલ પાણી મહાદેવજીનું પૂજન અને પ્રણામ કરીને સર્વલોકના હિતની દ્રષ્ટિએ પ્રશ્ન કર્યો. મુનિઓએ કહ્યું, ત્રિલોચન, આપને નમસ્કાર છે. આ રોમાંચકારી મહાભયંકર સંસારમાં અજ્ઞાની પુરુષો દીર્ઘકાળથી ભટકી રહ્યા છે. તેઓ જન્મ મૃત્યુ રૂપી સંસાર બંધનમાંથી કઈ રીતે મુક્ત થઈ શકે છે એ અમને જણાવો. મહાદેવજી બોલ્યા, દ્વિજો, કર્મ બંધનમાં બંધાઈને દુઃખ ભોગવનારા મનુષ્યોને માટે હું ભગવાન વાસુદેવથી વધીને બીજો કોઈ ઉપાય જોતો નથી. જેઓ શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન વાસુદેવનું મન વાણી અને ક્રિયા દ્વારા વિધિપૂર્વક પૂજન કરે છે તેઓ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જેમનું મન જગન્મય ભગવાન વાસુદેવમાં લાગ્યું નથી એમના પશુવત જીવનથી શું લાભ. મુનિઓએ કહ્યું, સર્વલોક વંદિત પિનાકધારી ભગવાન શંકર, અમારી ઈચ્છા એ ભગવાન વાસુદેવના મહાત્મયને સાંભળવાની છે. મહાદેવજી બોલ્યા, સનાતન પુરુષ શ્રી હરિ બ્રહ્માજીથી પણ શ્રેષ્ઠ છે. તેમનો શ્રી વિગ્રહ શ્યામ વર્ણનો છે. તેમની કાંતિ જાંબુનંદ નામના સ્વર્ણ જેવી છે. એ વાદળ રહિત આકાશમાં સૂર્યની પેઠે પ્રકાશિત થાય છે. તેમની 10 ભુજાઓ છે. એ મહા તેજસ્વી અને દેવ શત્રુઓના નાશક છે. એમના વૃક્ષ સ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન શોભી રહ્યું છે. એ ઇન્દ્રિયોના નિયંતા અને સમસ્ત દેવતાઓના અધિપતિ છે. તેમના ઉદરમાંથી બ્રહ્માનો અને મસ્તકમાંથી મારો પ્રાદુર્ભાવ થયો છે. માથાના વાળમાંથી નક્ષત્ર અને ગ્રહ તથા રોમાવલીઓમાંથી દેવતા અને અસુર ઉત્પન્ન થયા છે. તેમના શરીરમાંથી ઋષિ અને સનાતન લોક પ્રગટ થયા છે. તેઓ સાક્ષાત બ્રહ્માજી તથા સગળા દેવતાઓના નિવાસસ્થાન છે. તેઓ જ આ સમગ્ર પૃથ્વીના સર્જક અને ત્રણેય લોકના સ્વામી છે. સ્થાવર જંગમ ભૂતોનો સંહાર કરનારા પણ તે જ છે. તે દેવતાઓના પણ દેવતા અને રક્ષક છે. શત્રુઓને ભયભીત કરનારા, સર્વજ્ઞ, સર્વશ્રષ્ટા, સર્વવ્યાપી અને બધી બાજુ મુખવાળા છે. ત્રણેય લોકોમાં તેમનાથી વધીને બીજું કોઈ નથી. તેઓ સનાતન મહાભાગ ગોવિંદના નામથી વિખ્યાત છે. દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે માનવ શરીરમાં ઉત્તીર્ણ થઈને સમસ્ત અધર્મીઓનો સંહાર કરશે. ભગવાન વિષ્ણુ વિના દેવતાઓ અનાથ છે. તેથી તેમના વિના દેવો સંસારમાં દેવ કાર્યની સિદ્ધિ કરી શકતા નથી. પ્રાણી માત્રના સ્વામી ભગવાન વિષ્ણુ ત્રણેય લોક દ્વારા વંદિત છે. એ દેવતાઓના નાથ, કાર્ય કારણ, બ્રહ્મ સ્વરૂપ અને બ્રહ્મર્ષિઓને શરણ આપનારા છે. બ્રહ્માજી તેમની નાભીમાં છે અને હું શરીરમાં. સૌ દેવતા પણ તેમના શરીરમાં સુખપૂર્વક સ્થિત છે. તે ભગવાનના નેત્ર કમળ જેવા છે. તેમના ગર્ભમાં શ્રીનો નિવાસ છે. તે સદા લક્ષ્મીજીની સાથે રહે છે. સારંગ નામક ધનુષ્ય, સુદર્શન ચક્ર અને નંદક નામનું ખડગ તેમના આયુધ છે. સઘળા નાગોના શત્રુ ગરુડ તેમની ધજામાં વિરાજમાન છે. ઉત્તમશીલ, શોચ, ઇન્દ્રિય સંયમ, પરાક્રમ, વીર્ય, સુદૃઢ શરીર, જ્ઞાન, સરળતા, કોમળતા, રૂપ, બળ વગેરે બધા ગુણોથી તે સુશોભિત છે. એમની પાસે સઘળા દિવ્યાસ્ત્રોનો સમુદાય છે. તેમના યોગ માયામય હજારો નેત્ર છે. તેઓ વિકરાળ નેત્રોવાળા પણ છે. તેમનું હૃદય વિશાળ છે. તે પોતાની વાણીથી મિત્રોની પ્રશંસા કરે છે. કુટુંબી અને બંધુજનોના પ્રેમી છે. ક્ષમાશીલ, અહંકાર શૂન્ય અને વેદોનું જ્ઞાન પ્રદાન કરનારા છે. તે ભયભીતોના ભયનું અપહરણ અને મિત્રોના આનંદની વૃદ્ધિ કરનારા છે. સમસ્ત પ્રાણીઓને શરણ આપનારા અને દીનજનોના પાલક છે. શાસ્ત્રોના જ્ઞાતા અને ઐશ્વર્ય સંપન્ન છે. શરણાગતના ઉપકારી અને શત્રુઓને ભયભીત કરનારા છે. નીતિજ્ઞ, નીતિ સંપન્ન, બ્રહ્મવાદી, જીતેન્દ્રિય અને ઉત્કૃષ્ટ બુદ્ધિથી યુક્ત છે. તે દેવતાઓના અભ્યુદયને માટે મહાત્મા મનુના વંશમાં અવતાર લેશે. તે અવતારમાં તેઓ બ્રાહ્મણોનો સત્કાર કરનારા બ્રહ્મ સ્વરૂપ અને બ્રાહ્મણોના પ્રેમી હશે. યદુકુળમાં અવતીર્ણ ભગવાન શ્રી કૃષ્ણ રાજગૃહમાં જરાસંઘને જીતીને તેના દ્વારા કેદમાં નખાયેલા રાજાઓને છોડાવશે. પૃથ્વીના સમસ્ત રત્ન તેમની પાસે સંચિત હશે. તે અત્યંત પરાક્રમી હશે. પૃથ્વી પર કોઈ વીર તેમને પરાક્રમ દ્વારા પરાસ્ત કરી નહીં શકે. તે પરાક્રમ સંપન્ન સમસ્ત રાજાઓના પણ રાજા અને વીર મૂર્તિ જ હશે. ભગવાન વાસુદેવ દ્વારકામાં રહીને દુર્બુદ્ધિ દૈત્યોને પરાજિત કરીને આ પૃથ્વીનું પાલન કરશે. તમે સૌ બ્રાહ્મણો તથા શ્રેષ્ઠ પૂજન સામગ્રીઓ સાથે ભગવાનની સેવામાં ઉપસ્થિત થઈને સનાતન બ્રહ્માજીની જેમ તેમનું યથાયોગ્ય પૂજન કરો. જે મારા તથા પિતામહ બ્રહ્માજીના દર્શન કરવા ઈચ્છતો હોય તેણે પરમ પ્રતાપી ભગવાન વાસુદેવના દર્શન અવશ્ય કરવા જોઈએ. તેમના દર્શન કરવાથી મારા પણ દર્શન થઈ જાય છે, એમાં કોઈ બીજો વિચાર કરવો નહીં. તપોધનો, ભગવાન વાસુદેવ જ બ્રહ્મા છે એમ જાણો. જેમના પર કમલ નયન ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે, તેમના પર બ્રહ્મા સહિત સગળા દેવતા પ્રસન્ન થઈ જશે. સંસારમાં જે મનુષ્ય ભગવાન કેશવનું શરણ લેશે તેમને કીર્તિ, યશ અને સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં, એ ધર્માત્મા હોવાને સાથે સાથે ધર્મનો ઉપદેશ કરનારા આચાર્ય થશે. મહાતેજસ્વી ભગવાન વિષ્ણુએ પ્રજાજનોનું હિત કરવાની ઈચ્છાથી ધર્માનુષ્ઠાન માટે અનેક ઋષિઓને ઉત્પન્ન કર્યા. એ સનત કુમાર વગેરે ઋષિઓ ગંધમાદન પર્વત પર વિધિપૂર્વક તપસ્યામાં સંલગ્ન છે. તેથી ધર્મજ્ઞ તથા પ્રવચન કુશળ ભગવાન વિષ્ણુ સર્વના માટે નમસ્કાર કરવા યોગ્ય છે. તેમની વંદના કરવાથી તે સ્વયં પણ વંદના કરે છે અને સન્માનિત થયા પછી સ્વયં પણ સન્માન આપે છે. જે દરરોજ એમના દર્શન કરે છે તેના પર તે સદા કૃપા દ્રષ્ટિ રાખે છે. જે તેમના શરણે જાય છે તેના તરફ તેઓ પણ આગળ વધીને આવે છે. જે તેમની અર્ચના કરે છે તેની તેઓ પણ અર્ચના કરે છે. આ પ્રમાણે આદિદેવ ભગવાન વિષ્ણુ અનિંદ્ય છે. સાધુ પુરુષોએ તેમની આરાધના માટે બહુ કઠોર તપસ્યા કરી છે. દેવતાઓએ પણ સનાતન દેવ શ્રી હરિનું સદા પૂજન કર્યું છે. ભગવાનને અનુરૂપ નિર્ભયતાથી યુક્ત થઈને તેમના શરણે જઈને તેમની આરાધનામાં મન પરોવ્યું છે. સૌ દ્વિજોએ મન, વાણી અને ક્રિયા દ્વારા ભગવાન દેવકી નંદનની સેવામાં ઉપસ્થિત થઈને યત્નપૂર્વક એમના દર્શન અને નમસ્કાર કરવા જોઈએ. મુનિવરો, મેં આજ માર્ગનું અનુષ્ઠાન કર્યું છે એ સર્વ દેવેશ્વર ભગવાનના દર્શન કરવાથી સઘળા દેવતાઓના દર્શન થઈ જાય છે. એ મહાવરાહ રૂપધારી સર્વલોક પિતામહ જગતપતિ ભગવાન વિષ્ણુને હું દરરોજ પ્રણામ કરું છું. એ જ શ્રીકૃષ્ણના મોટા ભાઈ હળધર બલરામજી થશે, જેમનો વર્ણ શ્વેતગીરી જેવો ગૌર હશે. આ પૃથ્વીને ધારણ કરનારા શેષનાગ જ એમના રૂપમાં અવતીર્ણ થશે. એ ભગવાન શેષ બહુ પ્રસન્નતા સાથે સર્વત્ર વિચરણ કરે છે. એ પોતાની ફણાઓથી પૃથ્વીને લપેટીને સ્થિત છે. આજે ભગવાન વિષ્ણુ કહેવાય છે તે જ આ પૃથ્વીને ધારણ કરનારા ભગવાન અનંત છે. જે બલરામ છે તે જ સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી ધરણીધર અચ્યુત છે. એ બંને પુરુષ સિંહ દિવ્ય રૂપ અને દિવ્ય પરાક્રમી છે. એ બંનેના દર્શન અને આદર કરવો જોઈએ. એ ક્રમશ ચક્ર અને હળ ધારણ કરનારા છે. તપોધનો, મેં તમને સૌને ભગવાનના અનુગ્રહનો આ ઉપાય કહ્યો છે, તેથી તમે બધા પ્રયત્નપૂર્વક ભગવાન વાસુદેવનું પૂજન કરો. અધ્યાય 95 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.